એક જ ઉત્તરમાં બધા પ્રશ્નોનું નિરાકરણ. તારીખ 27/9 સાંજે સ્વામીશ્રીના દર્શને આવેલા સત્સંગી શ્રી વ્યોમેશભાઈ જોશી આંતરરાષ્ટ્રીય કંપની યુલેટ પેકાર્ડના એક ઉચ્ચ હોદ્દેદાર રાષ્ટ્રપતિ શ્રી કલામ દ્વારા કોચીન ખાતે આયોજિત એક પરિષદમાં નિમંત્રિત તેઓ સમય મળતા જ આજે સ્વામીશ્રી પાસે દોડી આવ્યા ત્યારે તેઓની સાથે મનોવૈજ્ઞાનિક તરીકે પંકાયેલા શ્રી ફ્રેન્ક પણ હતા. વિચારક તરીકે ખ્યાતિ ધરાવતી આ વ્યક્તિ એચપી કંપનીમાં પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત હતી. તેથી તેઓએ ઔપચારિક વાતચીત બાદ સ્વામીશ્રીને પૂછ્યું, એવું અમે શું કરીએ કે જેથી અમારી કંપનીના પ્રશ્નો હલ થાય અને કંપની સારી રીતે પ્રગતિ કરી શકે? આ અંગે માર્ગદર્શન આપતા સ્વામીશ્રી બોલ્યા, બધામાં ધાર્મિક આધ્યાત્મિક સંસ્કાર હોય તો એકબીજા સાથે સારી રીતે કામ કરી શકો. એ ન હોય ને પૈસા કે નોકરીને હિસાબે કરે તો કરવા ખાતર કરે, પણ આધ્યાત્મિક સંસ્કાર હોય તો પ્રામાણિકતાથી કરે, જવાબદારીપૂર્વક કરે. તેથી કંપની પણ સારી થાય, લોકોને પણ લાભ થાય અને પોતાને પણ લાભ થાય. એવી ભાવના જોઈએ કે આ મારી કંપની છે ને હું તેનો વિકાસ કરવા માંગુ છું. કંપનીના બધા માણસો પોતાના માને ને એકબીજા સાથે સંપ રાખે, આત્મીયતા રાખે તો સાચો વિકાસ થાય. એની જ ખામી છે ને દેશ અને દુનિયામાં. સ્વામીશ્રીનું આ સચોટ સમાધાન સાંભળી શ્રી ફ્રેન્ક નિસંશય થઈ ગયા. તેથી તેઓને જ્યારે વ્યોમેશભાઈએ પૂછ્યું કે બીજો કોઈ પ્રશ્ન છે આપને, ત્યારે આ અમેરિકને તરત જ ના કહી. તે જોઈ સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા, એક જ ઉત્તરમાં બધા પ્રશ્નોનું નિરાકરણ. સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકતામાં બધા મુદ્દા સમાઈ જાય છે. ભાવનગરમાં સ્તંભરોપણ, ગઢપુરમાં વૃક્ષારોપણ. તારીખ 30/9 સવારે ભાવનગરના નિર્માણાધીન શિખરબદ્ધ મંદિરનો પ્રથમ સ્તંભ સ્વામીશ્રીના વરદસ્તે મુકાવાનો હતો. આ અવસરના સાક્ષી બનવા કલેક્ટર શ્રી વોરા સહિત શહેરના અનેક નામાંકિત મહાનુભાવોએ સમયસર આવી સ્થાન ગ્રહણ કરી લીધેલું. સ્વામીશ્રીએ પણ 10:30 ઘુમ્મટના સ્થાને પધારી સ્તંભના વિવિધ અંગો, ખડસલ, કુંભી, સ્તંભ, કાંઠાસરું, ઠેકી, ભરણી અને ભેટાસરાનું વૈદિક વિધિથી પૂજન કર્યું. ત્યારબાદ તેઓએ આ પ્રસંગને જ લક્ષ્યમાં રાખી આશીર્વાદ આપ્યા કે આજે મંદિરના સ્તંભનું આપણે પૂજન કર્યું છે એને ટેકો કહેવાય. આપણને યાદગીરી રહેશે કે મંદિરના ટેકામાં અમે પણ હતા. આની અંદર આપણે જેટલો ભાગ લઈશું તેનું ભગવાન અનંત ગણું ફળ આપશે. ભગવાનનો સંબંધ થયો છે તો અંતકાળે પણ ભગવાન આવશે જ. થાંભલા સાથે આવી દર્શન આપી ધામમાં લઈ જશે. સ્વામીશ્રીની આ આશીર્વર્ષાથી હરખી ઉઠેલા ભક્તોના ઉત્સાહ વચ્ચે ખડસલ પર કુંભી મૂકવામાં આવી. તેની વચ્ચેના ખાડામાં સ્વામીશ્રીએ સ્વહસ્તે સફેદ સિમેન્ટનો રસ રેડ્યો. તે પછી તેઓ દ્વારા પૂજાયેલો સ્તંભ કુંભી પર રોપવામાં આવ્યો. આ ઐતિહાસિક ક્ષણને સૌએ બુલંદ જયકારથી વધાવી લીધી. આમ ભાવનગરમાં ધર્મનો સ્તંભ રોપી તારીખ 1/10 બપોરે ગઢડા પધારેલા સ્વામીશ્રીના કરકમળો દ્વારા અત્રે તારીખ 3/10 સવારે વૃક્ષો રોપાયા. આ તીર્થભૂમિ પર ગેલા નદીના કિનારે મંદિરની બરાબર સામે 1,500 વૃક્ષોની પ્રમુખ વાટિકા લહેરાતી હતી. તેની સમાંતર નદીના સામા તટે યજ્ઞપુરુષ ઉપવન ખડું કરવામાં આવેલું 2700 નિંબતરુથી સઘન બની રહેનારા આ વનમાં સ્વામીશ્રી તેમજ રાજ્યના કૃષિમંત્રી, મામલતદાર, નગરપાલિકાના હોદ્દેદારો વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થયું. તે વખતે સ્વામીશ્રીએ આજે વવાયેલા છોડવાને રોજ પાણી અપાય, વાડનીએ માવજત થાય અને રખોપીઓ નિયમિત કાળજી લે વગેરે સૂચનાઓ આપી. તેઓની આ કૃપાથી અભિભૂત થઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરેશભાઈ સોઢાતર પ્રાસંગિક સભામાં બોલી ઉઠ્યા. ગઢપુરને શ્રીજી મહારાજે પોતાની કર્મભૂમિ તો બનાવી, પણ એ કર્મભૂમિને વિશ્વના નકશામાં કોઈ મૂકનાર હોય તો તે છે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. પ્રમુખસ્વામી મહારાજ જે રસ્તેથી ગામમાં પ્રવેશ્યા તે એટલી હદે ખરાબ રસ્તો હતો કે તેનું વર્ણન ન થાય. પરંતુ અક્ષર પુરુષોત્તમ મંદિરે ત્યાં અદ્યતન વાટિકા બનાવી છે. આ અવસરે નગરના આગેવાન ડૉક્ટર કળથિયાએ પણ કહ્યું કે ગઢપુર અને ઘેલો એ સ્વામી બાપાના નામ સાથે જોડાઈ ગયા છે. અહીં બંજર જમીન હતી, ઘેલામાં પ્રદૂષણ હતું, પણ હવે આવનારને એમ થાય છે કે અહીં અક્ષરધામ ખડું થયું છે. આ રીતે સ્વામીશ્રીના પુરુષાર્થથી દુર્ગ નગર કાંતિમાન કેવું, અકળિત ધામ સુ અક્ષરાખ્ય જેવું શાસ્ત્ર પંક્તિ સાર્થક બની રહી. મૂંઝવણનો વિષય. તારીખ 4-10 સાંજે ગઢપુરથી ગોંડલ પધારેલા સ્વામીશ્રીના વરદસ્તે અહીં તારીખ 5-10 રોજ આવેલી દશેરાની સવારે મંદિરના પાંચેય ખંડમાં સુવર્ણ સિંહાસનોનો ઉદ્ઘાટન વિધિ સંપન્ન થયો. આ સ્વર્ણિમ પ્રસંગે ઠાકોરજી અને સિંહાસનોના પૂજન બાદ સ્વામીશ્રીએ આરતી ઉતારી વાત ઉપાડી કે યોગી બાપાના સંકલ્પે સિંહાસન અદ્ભુત થયું છે. ભગવાનની ચારે બાજુ સોનું સોનું દેખાય છે. હવે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે દર્શન કરનારા બધાનું કલ્યાણ થાય. સ્વામીશ્રીના પ્રત્યેક કાર્યમાં જીવના કલ્યાણનો હેતુ મુખ્ય રહેતો. આ ભાવનાથી તેઓએ અત્રે શરૂ કરાવેલું નૂતન અતિથિ આવાસનું કાર્ય પણ પૂર્ણ થયેલું. તેથી આજે તેનો વાસ્તુવિધિ કર્યા બાદ સ્વામીશ્રીએ ભોંયતળિયાના અને પાંચમા માળના કેટલાક ઓરડા પ્રસાદીભૂત કર્યા. આ અરસામાં જૂનાગઢના બે છેડે શહેરની શાન સમા પ્રવેશ દ્વારો, અક્ષરદ્વાર અને યોગી દ્વાર પણ રચાઈ રહેલા. આ દ્વારની શિલાઓનું પૂજન તારીખ 10-10 શરદ પૂનમની સવારે કરનારા સ્વામીશ્રીએ આજની રાત્રે 14,000 ભક્તોની ઉપસ્થિતિમાં ગુણાતીત જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો. આ ઉજવણીને અનુસરતા તારીખ 14-10 સવારે અક્ષરદેરીમાં પધારેલા તેઓ દેરીની અંદર શ્રીજી મહારાજના ચરણાવિંદ આગળ પલાઠી વાળીને બેસી ગયા અને સ્વહસ્તે ગુલાબના ફૂલ લઈ ચરણારવિંદ પર ગોઠવવા લાગ્યા. તેમાં તેઓએ સૌ પ્રથમ ચોરસ આકારમાં પુષ્પો ગોઠવ્યા, પછી વચ્ચે આછા ગુલાબી રંગના 8-10 ફૂલો મૂકી સુંદર ભાત ઉપસાવી, ત્યારબાદ ઊભા થઈ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ગુરુ પરંપરાની મૂર્તિઓ પર પણ પુષ્પ ચઢાવ્યા. આમ જે રીતે યોગીજી મહારાજ દેરીમાં પુષ્પો સજાવી પૂજા કરતા એ જ શૈલીથી આજે દર્શન આપી સ્વામીશ્રી અલ્પાહાર લેવા બિરાજ્યા. આ સમયે તેઓ સમક્ષ એક વિશ્વ પ્રસિદ્ધ ધર્મગુરુના પટ્ટાભિષેકની રજત જયંતિનો અહેવાલ વંચાયો. તેમાં વિગત આવી કે આ ધર્માત્માને કંપવાની બીમારી હોવા છતાં તેઓ અઠવાડિયે એકવાર લોકોને અપાતી મુલાકાતો ચાલુ રાખશે. આ સાંભળી સંતો આશ્ચર્ય પામ્યા, કારણ કે બીજે જે અઠવાડિયે એકવાર દેખાય તે સ્વામીશ્રી પાસે તો દિવસમાં 3 જોવા મળતું. તેથી સૌએ સ્વામીશ્રીને કહ્યું, આપે પણ હવે અઠવાડિયે એક જ વખત મુલાકાત આપવી. મૂંઝવણ થઈ જાય. મૂંઝારો વ્યક્ત કરતા હોય તેમ ડાબો હાથ હલાવી સ્વામીશ્રી બોલ્યા, તેઓ જેમાં જળ વિના જશના પળ એકમાં પ્રાણ જાયની રીતે ભક્તો સાથે ઓતપ્રોત થયેલા આ પ્રેમને વશ થઈ સ્વામીશ્રીએ જાળવેલો જનસંપર્ક તેઓને વિશ્વભરમાં અજોડ સાબિત કરવા પૂરતો છે. તકલીફનો વિષય. ગોંડલમાં રોજ સાંજે યોજાતી હેતુલક્ષી સભાઓમાં તારીખ 19-10ના દિવસે બાળદિન ઉજવાયો. તેના અનુસંધાનમાં બાલિકાઓએ લખી જણાવેલી કેટલીક જિજ્ઞાસાઓ સ્વામીશ્રીના આજના રાત્રિભોજન દરમિયાન એક કાર્યકર વાંચવા લાગ્યા. તેના સુયોગ્ય સમાધાન સ્વામીશ્રી આપતા ગયા, જેમ કે અમે કામ ક્રોધ માન ઈર્ષા વગેરે દોષો સહિત સેવા કરીએ છીએ તો એ આપ અને શ્રીજી મહારાજ સુધી પહોંચતી હશે? ચોક્કસ પહોંચે છે, ભલે દોષો છે પણ નિષ્ઠા રાખીને કરેલી સેવા પહોંચે છે. દોષો ટાળવા અમારે શું કરવું? બસ સેવા કર્યા કરવી, નિષ્ઠા રાખીને શ્રદ્ધાપૂર્વક સેવા કરવાથી ધીરે ધીરે બધા જ દોષો ટળી જશે. દોષો ટાળવા સતત કયો વિચાર કરવો? બસ આજ ભગવાન અને સંતને રાજી કરવા સેવા કરું છું, એટલે ભગવાન અને સંત બધું સંભાળી લેશે, આપણે એમના પર છોડી દેવું. અનેકના દોષ ટાળ્યા છે એ જ એમની મોટપ છે. ગુણાતીત સંતની આ મોટપ ધરાવતા સ્વામીશ્રી તારીખ 22-10ની સવારે અલ્પાહારથી પરવાર્યા ત્યારે તેઓ પર નૈરોબીથી શ્રી હર્ષદભાઈ રાણાનો ફોન આવ્યો. તેમાં આ અગ્રણી હરિભક્તે મનોરથ પ્રગટ કર્યો કે શાસ્ત્રીજી મહારાજની 85મી જયંતીએ તેઓની સુવર્ણ તુલા થયેલી, એ રીતે આવતે વર્ષે આફ્રિકાના બધા મંડળો વતી આપનો સુવર્ણ તુલા મહોત્સવ ઉજવવાનું આયોજન કર્યું છે. તમે એ વિચાર કરશો જ નહીં, પ્રસ્તાવ ફગાવતા આટલું કહી સ્વામીશ્રીએ ઉમેર્યું, ત્યાં અત્યારે દેશકાળ નબળા છે, એ તો જુઓ બધાને કેટલી તકલીફ પડે છે. અહીં કોઈ તકલીફ નથી, તમને તકલીફ નથી પણ મને તકલીફ છે, એટલે તમે એ વિચારો હવે બંધ જ કરી દો. આમ જણાવી સ્વામીશ્રીએ ન કેવળ આ વાર્તાલાપ પર પણ પોતાના એક સુવર્ણ સન્માન પર પૂર્ણ વિરામ મૂકી દીધું. આખા વિશ્વમાં અક્ષરધામનું અજવાળું. તારીખ 23-10 ધનતેરસના રોજ લાઠીદડના મંદિરની મૂર્તિઓમાં પ્રાણ પૂરનારા સ્વામીશ્રી સમક્ષ તારીખ 24-10ની સવારે વિશ્વવિખ્યાત વર્તમાનપત્ર ધ ઇન્ડિપેન્ડન્ટના એક લેખનું વાંચન શરૂ થયું. તેમાં ઉલ્લેખ પામેલી વિશ્વશ્રેષ્ઠ 50 આધુનિક ઇમારતોમાં લંડનના આપણા મંદિરનો પણ સમાવેશ કરવામાં આવેલો. તે સાંભળી એક સંતે કહ્યું, દિલ્હીનું અક્ષરધામ થશે ત્યારે તો શું થશે? ડૉક્ટર સ્વામી કહે છે તેમ 4 ગલોટિયા ખાઈ જશે બધા. સ્વામીશ્રીની આ આર્ષવાણીનો પડઘો હજી તો શમ્યો નહોતો ત્યાં જ આજના રાત્રિ ભોજન દરમિયાન સારંગપુરના સંતો દ્વારા રચાયેલો એક શ્લોક સંચય વંચાયો. તેમાં પણ વાત આવી કે હે સ્વામી, આપ ભારત વર્ષના ઉંમરે દિલ્હીમાં જે અક્ષરધામ રૂપી દીવો પ્રગટાવનાર છો તે પોતાના દિવ્ય અને ભવ્ય પ્રકાશપુંજથી સમગ્ર દેશમાં અજવાળા પાથરશે, આખા વિશ્વમાં. સ્વામીશ્રી બોલ્યા, જ્યારે જ્યારે દિલ્હીના અક્ષરધામની વાત નીકળતી ત્યારે તેઓ અત્યંત હરખાઈ ઉઠતા અને આ સ્થાનનો ઉત્કૃષ્ટ મહિમા ગાવા માંડતા. તેમાંથી ગુરુના સંકલ્પને સવાયો સિદ્ધ કરી બતાવવાનું તેઓનું તાન પડઘાતું રહેતું.